ઉગાડી વાંચે. મને તો કઈ ખબર નહીં કે ક્યાં આગળ રહેશે, પણ આપણે ના ના કહીએ બધું માલ માલ કરેલો પડી જાય. એને જે માલ બાંધ્યો પડી જાય બધો. તમે કઈ કા આયા તમે શું થાય પછી પૂછીએ તને શું શું અનુભવ થયા. માલ વધારે પડી જાય એક્ઝેક્ટ દર્શન આપી જાય છે. બહુ જણા મળે હવે આ દર્શન આપી જાય છે. બહુ જણને મળે અમદાવાદ દ્વારા બધે. એક અમદાવાદ તો સ્થિર તો જઈ નતો ને દાદા, તમે બહાર તો આવ્યા તેથી હું અહીં વળે આવ્યો. હજુ જ્ઞાન નથી લીધું. છોકરાઓ મને એમ કહે છે કે તમારે સ્વીકારવું જ તમારે વડોદરા બધી શું ભાઈ નાણાં ખર્ચી કરતા આવશે કરશે. મારે શું કહેવું કહેવું શું એ મારે તમને શું કહેવું પડે. મોટી પાર્ટી છે ને તૂટી ગયેલી. માણસ દેખાય આમ દેખાડો તૂટી ગયેલી એટલે બધું આ મોડું એવું દેખાય ને તૂટી ગયા જેવું દેખાય ને. મૂળ જતું રહે પછી મૂળ જયારે લક્ષ્મી નું નૂર જાય ને ત્યારે બધું નૂર થાય. આત્મા નું નૂર હોય તે તો રે, પણ ત્યાં આ લોકો આત્મા નૂર હોય ક્યાંથી? એ તો જ્ઞાની પુરુષ ને એવા ત્યાં જ્ઞાની પુરુષ ના પાછળ ફોલોઅર્સ ને આત્મા નું નૂર હોય. કેવું હોય જ્ઞાની પુરુષ ના ફોલોઅર્સ? માજી ને સારા અનુભવ થયા નઈ તારે આવે છે કોઈ દાડો? શું આવે છે દેવા બધા પાર વગર ના એ કયા આશય માં છે? ઓવરડ્રાફ્ટ બધા દેવા જે બધા પાર વગર ના એ ધર્મ વિષય ના છે કે લક્ષ્મી વિષય ના છે કે કઈ બાબત ના? જેમ લક્ષ્મી માં કોઈ ધીરનાર મળે ને એવું આ છે તે જે ધીરનાર મળ્યો તો આગળ ચલાવી તો અભંડાર મળે ચલાવી. સાચું ખોટું રામ જાણે પણ અભંડાર મળવો જોઈએ. એટલે પછી શું કરે? રસ્તામાં કોઈ ખોળે કોઈ મારી વાત સાંભળે છે? રમેશભાઈ ક્યાં ગયા હતા? જાડો જવા પીએ પછી પોતાની વાત ચુકાય ચુકાય કરે. બરકત નહીં, ભલી વાર નહીં. ભલી વાર હોય તેને ઘેર ભોજગઢ ના આવે, બહાર જાય ઓફિસમાં જાય ભોજગઢ ના આવે. કોઈ જગ્યાએ ભોજગઢ કેમ થાય? કદી એ વાત કરી સાંભળવું જોઈએ કે નહીં? હા, વાત કરવા આવે તો આપણે એને સાંભળી લેવું. દસ મિનિટ પંદર મિનિટ વાત કરવા આવે તો આપણે સાંભળી લેવું તો જોઈએ ને. એ તો આપણું આ જ્ઞાન દે સંભળી જવું પડે ને. શી રીતે સંભળી લેવાય? જ્ઞાન ના હોય રીતે એમ લાગે કે જતું રહે તો સારું. ના ના, ઉલટું અબરું ચાલે હંમેશા. પ્રતિભાવ વાળું ઉમંગ થઈ જાય. કેવું? પ્રતિભાવ વાળું. હા, પછી આવતા નથી છોકરા નલાયક કયા તો પેલું તો નલાયક ની ઉપર પ્રતિભાવ એટલા બધા કઈ આગળ હોવા બચે. કઈ તો ખોટે જ નથી ને ભાવ ની. દાદા, આપણે નક્કી કરીએ સાંભળવું તો એક દિવસ સાંભળીએ, બે પછી આવે જ નહીં સંભળાવવા. પછી એ ભાઈ આવે જ નહીં સંભળાવવા. ના, પછી ના એ જાણે કે આ તો આ લપ લપ કરવાની ટેવ પડી છે ને. આપણે સાંભળવાનું નક્કી કરીએ જેમ બે બે મે બે ના આવે પછી ના આવે પછી બંધ થઈ ગયા. પછી બંધ થઈ જાય. ઈ બંધ કેમ થઈ ગયા? એની તો સાંભળવાની ટેવ રોજ ના બંધ થઈ જાય. પછી 15 20 મિનિટ પછી બીજા બીજા ફરી કાઢે પછી બીજું પેસ્ટ કરે. એવું થયું પ્રત્યક્ષ. મેં નક્કી કર્યું સાંભળી લેવું. એ પોતાનું બધું સંસારિક બાબતો કે આપણે 10 મિનિટ 15 મિનિટ જેટલું કે એટલું દુઃખ દુઃખ ના દુઃખ. આવે જ નહી સંભળાવવા. અહંકાર એ મેળ પાસે અહંકાર જો ડાયો હોય વાઈ જ હોય તો અહંકાર એ મેળ. 1478 દાદા દર્શને. તો સારું સારું કઈ ખાવાનો ટોપલો દેખાડીએ ને, એમ લાગે કે ના બહુ સરસ છે, તો એવું છે ના કહીએ ને ચાર માણસ. હા, બે પણ થયા. શું કહ્યું? ત્યાર પછી છે તો ડાઉન થતી થતી થતી હજુ ધંધામાં હાથ ઘાલી રાખ્યો છે ને, એટલે આવે ત્યારે આવે કેવાય ને. અને આવે તો આપડે આપડે કઈ સારા કામ મળે છે ને. લક્ષ્મી અને વિષય બે થી જગત બંધાયું છે, માયા અને મમતા. ના, લક્ષ્મી અને વિષય એ બે થી જગત બંધાયેલું છે. બ્રહ્માસ્મિ એ થયો ક્યારે કેવાય? કે ગધરું કાપી રહે તો કઈ અસર ના થાય. એવા તમારો મારો ડિફરન્સ થાય છે. શું નામ છે? એ જો હું તમને હું કેવું છું, મારે શું કેવું છે? રામરાવ રામરાવ રામરાવ છે. રામરાવ રામરાવ નામ છે, પણ મારે બધા લોકો દાદા છાપ મારે દાદા કે છે બધા બધા. હા, જ્યાં સુધી સેલ્ફ નું રિયલાઇઝેશન થાય નહીં ત્યાં સુધી કશું કોઈ થી બ્રહ્માસ્મિ બોલાય નહીં. નિષ્ઠા અત્યારે સંસાર ની નિષ્ઠા છે તમને, અને તમે કહો છો મને બ્રહ્મ નિષ્ઠા છે. બ્રહ્મ ની નિષ્ઠા બે હે તો સંસાર ની નિષ્ઠા ઉઠી જાય. સંસાર ની નિષ્ઠા તો નથી, સંસારી નિષ્ઠા છે. આને સંસારી નિષ્ઠા કહેવાય. એ જો હું હમણાં શું માગતો હોય ખબર છે? તમારી નિષ્ઠા પછી બદલાઈ જશે, પછી તમે આ બધું બહુ ફળ આપશે. પછી આ તમે જે કરો છો ને બહુ ફળ આપશે. ઠીક છે, માટે અમે એક ફરો જ્ઞાન આપીશું ને, એક જ દાડા ની જરૂર છે. પછી પછી તમારી બહુ ખૂબ શક્તિ વધશે. અત્યારે તો તમને પ્રકૃતિ કરાવે છે. આ બધું કોણ કરાવે છે? પ્રકૃતિ કરાવે છે. તમે કરો છો ને, પ્રકૃતિ પરાણે કરાવે છે. અને તમે કહો છો એ પ્રકૃતિ ખરાબ છે, બોલો કરાવનારી ને તમે કહો છો ખરાબ છે, એ કેટલું ભાઈ ઝઘડો થતો હશે? એટલે આપણે અહીં જ્ઞાન આપીશું, બહુ સરસ આગળ પડી જશે. ભગવાને બધું બનાવ્યું ના, તો હું આમ ને હું આમ કરું છું, તેમ કરું છું. કોઈ બાપો હોય નથી વસ્તુમાં, વસ્તુ જો સમજે નહીં એટલે આ બધું ઉછી રીતે આ બધી મિથ્યા માન્યતા જાય. રોંગ બિલીફો રોંગ બિલીફો જાય ને કોઈનો ધાડો વર્તો આમ કરતા કરતું ખુલ્લું છે ને. આવી પૂરે હવાત્યા મારી હવાત્યા સાધુ આચાર્ય બધું હવાત્યા મારા છે. શું કરે છે? હવાત્યા. હા, જ્ઞાની પુરુષ ને મળો, જેનો જેની લાઈન છે તો જ આવો. બેદારી રૂપે પરમાત્મા કેવાય જ્ઞાની પુરુષ, તો ત્યાં બધી વાતચીત થાય, બધો નિકાલ થાય. એટલે આમાં બધું રાખ, પણ આપણે ઘરમાં મૂકવું નથી. વેચવા જઈને ચાર ઓના નહીં આવે. શું કહ્યું? હોનુ માની ને મૂક્યું આપણે, પિત્તર હોના જેવું દેખાય, પણ હોનુ માની મૂક્યું તો વેચવા જઈએ ત્યારે ખબર પડશે ચાર ઓના નહીં આવે. એ તો હોનું હશે તો જ કામ લાગશે, બજારમાં ચાલે નહીં. નરકે જતા આ વાણિયા કોઈ કોઈ ના કરે દર્શન કરે ઉતાર નહીં જાય. વીર બેઠા બધા વાણિયા પગે લાગે આપડે પાંચ જાય ને પેલું ડેવલપ નહીં ને એ કાચા તો બિચારા ખોટ ખાતા વાર નહીં વેપાર કરે મોટો ખોટ જાય ત્યાંનું ભણે ના હોય તો અને જ્ઞાની પુરુષ ને જ્ઞાની પુરુષ ને વાત એ કરે છે કેમ નિર્ભય ના બોલાય જ્ઞાની પુરુષ ને પરમાત્મા કહેવાય આવું બોલાય પારકાળ ના બોલાય તો જ્ઞાની પુરુષ બોલાય કે એ તો દિવ્ય કહેવાય કે જ્ઞાની પુરુષ ચાલે છે તમારે વાણી વાત ના કરે ઉડતા વાણી તો પગે લાગે આ પાડીદાર લોકો જરા વિચાર થી ઓછા નહીં એટલે હું આ બુદ્ધિ ના વપરાય અહીંયા આગળ જ્ઞાની પુરુષ ની પાસે પણ એવું નથી કહ્યું દાદા આખો દાડો પેલું એ લેવાનું આપડે તમે બધા કહે ને પણ ત્યાં લેવાનું રાતે પણ એવું લેવાનું હા એ બધું એ ના હોય તો કોણ મારે ડાક્ટર રાખો ના પણ નહીં રાખવાનું નથી કહ્યું દાદા ભૂલી જઈએ બાકી વ્યવહારિક વાત તો તમારે યાદ કરો દાદા ભૂલી ગયા બસ એટલું કહેવાનું નથી પછી હું કહું કે ના નથી ભૂલી ગયો તો તમારે ફરી ખ્યાલ નહીં કરાય એવું હોય રેડિયો બોલે છે માનજો નટુબેન અંગ્રેયા છે અમને બહુ અમારો બહુ ભાવ એમની પર છે એટલા માટે જ છે તો કે આમ સરસ છે પણ આમ એટલો બધો કચરો છે બધા માણસો ને બહુ તારું બધા માણસો શું કઉ છું કે ભાઈ તમારી શક્તિઓ વધતી એમ શું નુકસાન થાય એટલે સહન કરવાની શક્તિ કોણ આપણે નીરબેન પેલા લલિતાબેન કહ્યું ભાડેલા હો તો ભાડાવાળો ના બોલે તમે આવા છો ભાડાવાળો બોલે એમને તો છે કે આપણી ખોટી એટલો જ થાય છે અને તે પાછા આપણે મને કહેતા હતા મારાથી બોલી ગયા છે મને કઈક રસ્તો કરો કે ઓપરેશન કરો બાપુ ઓપરેશન નહીં કરવાનું ધીમે ધીમે જ નહીં કરવા દેતો પણ જે રીતે આ જ્ઞાની પુરુષ આગળ આવે ને ત્યારે એમને ઠપકો આવવો પડે આપણે શું જ કરો પણ બોલાવીને મારો તમને એક જ વિનંતી છે કે જે તે માણસ ને રોગમાં બોલાવીને હું ઓપરેશન કરું બીજી જગ્યાએ દોષ થયો હોય ને બીજા કોઈ કાચા હોય ને કાચા નઈ એને એનો ઉદય એવો જાત નો હોય તો એમાં હાથ ના ગલાય દર્શન ટૂંકું હોય થાય શું આપડે એ તો ચોખ્ખી વાત છે પણ બીજી કઈ છે ઉદય કાચો હોય ને તો હાથ ગલાય હંમેશા સમજો કારણ કે ઉદય એ દિવ્ય છે અને જ્ઞાની પુરુષ ની બધી ક્રિયાઓ દિવ્ય કહેવાય છે આપણે તમે એનું દર્શન ટૂંકું છે તેનો એક જ ઉપાય છે કે એનું દર્શન ટૂંકું છે તેનો લાંબુ દર્શન કરી આપો તો એ પૂરતો બંધ થાય ના થાય તોય નહીં થાય એ તો મારે પણ હાથ પડતું કહેવું પડશે કે આ તમે અહીં સુધી ના હાથ ચાલતા બધા બોલે નઈ, કોઈ દાડો બોલે નઈ. પટ્ટી ઉખાડો, પટ્ટી ધીમે ધીમે ઉખાડો, લાય પટ્ટી જાય ઉખાડો, લાય પટ્ટી જાય ઉખાડો. માણસ બહુ ક્લિયર થઈ ગયો, સારો માણસ છે. અમારી ત્યાં આવી ના શું કહ્યું આખા દુનિયા ગેરંટી આપીએ છીએ, કોઈ દોષ હોય તો કાઢી આપે, છતાં હોય તો ના જોવા જોઈએ. પણ અમકા સિદ્ધ બધી ગેરંટી આપીએ છીએ, કામ જ ના થાય. લક્ષ્મી અને સ્ત્રી નો તમને વિચાર જ નથી આવતો, જેના હાથે આખું જગત બંધાયેલું છે તેનો અમને વિચાર આવતો. જો માટે અજાયબ મૂર્તિ છે આ કામ, કોઈ ફેરવ ઉત્પન્ન થાય તો કાચા પડી જાય, ખોટ ખાય. તમે કેમ ના ખાવ ભવ એ જાણે? ના બાબા, આપણે કર્મ બંધાય એનું આપણી શું વિચાર ભોગવીએ રે? અમને ભણ ના હોય, રાગ ના માર્યા બધું. મારે માટે તો તારે બહુ સારા ભાવ રાખે, પણ આ જે કોક મારી જોડે નજીક આવ્યો ને બધા કરતો, કારણ કે શું ચિંતા કર બાપે, હા વટાનું બાપે ખબર બાપે જો કારણ કે એટલે સુધી કે તમે ખેતી જ દવા જ છે મુંબઈ, અને તમે જ બગાડો છો આ મારું બધું. કાળી માટી માં કે છે, કાળી માટી નો કેળું કે છે હીરાબા ચોખ્ખા માણસ એમના ઉપર છે તે આ આવું છે જ વાત કરે એટલે એમના ઉપર પડઘા પડે ને, એનો કાગળ બગડે ને, ત્યાં ચોખ્ખો કાગળ હોય ત્યારે બગડે, પછી એનું મોટા માણસ બગડે. એટલા માટે કેવું પણ હું એમ કહું કે એમને બોલાય તમે, એ ના હોય કોઈ કોઈ બોલ્યો ના પડતો હોય, તમે એમને તમે એમને બોલાવી ને સીધું કહેશો તો સરસ. હે નટુભાઈ ને બોલાવી ને તમે નટુભાઈ તો આપણે 15 મિનિટ આવે રોજ, તારે 15 મિનિટ ઓપરેશન કરવાનું, રોજ એની વિધિ ઓપરેશન કરો. એ ફાસ્ટ, એ તો મારે બધા મને ચોટી પડે બધી આખું કહી આવ્યો, હું કઈ નવરો છું આવું નવરો કેમ થાય એવું તો કેવું, એવું એવું બધા ન કરવા પડે. એને બોલવું છે, ભોગવા કરે અનુભવ તો થાય છે ના, એની જાતે એ તમે 1000 વખત અડુગડા પડી કે કાપો તારે નીકળે, તે સિવાય પાછું આજે કે કાપો બીજે દાળ ફરી જાય, પાછું એ દાળ ફરી જાય કે ના મને નથી કાપતો. એ સાદા વાળા બધા એવી બધી વાત એવી હતી હા બરોબર, કે હીરાબા ઉપર આજે થાય છે તો મેં એમને કહ્યું હું આવ્યો તારે હીરાબા ને કે તે મનારે છે તે એવી વિધિઓ કરીએ બધું કરું બધું કરું, પણ ભાઈ જરાક અસર હોય તો દુખ્યા કરે દુખા, અને એ બોલે એને મારી પર અણવિશ્વાસ નથી, પણ લોકોમાં ખોટું દેખાતું છે. નીરુબેન જોડે ફરે છે, ભરણ ફરે છે, તમારે જે ફરવું હોય તે તમારે જે બોલવું હોય બોલવાનું, પણ કોઈની ઉપર એનો પડઘો ના પડવો જોઈએ. હીરાબા જેવા ગુલાબ લાબુ મોગરા જેવા બિચારા દુનિયા આવી તો હોવાની જોયેલી નહીં, મેં તો બધી ના નટખટી દુનિયા જોઈ બધું જોઈને બેઠેલો. શું કહ્યું તમે? પૂરા પાટેલા છો, એમને જોઈ નથી એટલે એમના ઉપર ના પડે પડઘો, એવી મારી ઈચ્છા. ના, એ તો મેં પણ એમને કહ્યું, મેં એમને કહ્યું હતું, મારે ત્યાં જયારે આવે છે બંને જણા, તમારી છોકરી ને છોકરી કહેશે કે આ દાદો ગાડીઓ છે, જંગલ માંથી આવ્યો છે, ખબર પડે છે. પેલી છોકરી છોકરી આવેલી ને, તમે આ છોકરી એવું તમને કેવા રાખો, ચશ્મા સિવાય કોઈ બોલે. છોકરા બહુ ડાયા, છોડીઓ છોકરા દાદા બે એ જોડી જુદી જતી દાદા પણ ચડાવે એટલે આપણું વાદળ ચડે. અને પાછી બધા બધા આરતી કરતા હોય તો બધાને મળવા પર શું ભાવ ભાવ થાય છે, પાછું ખાસ જો વાતો કરે છે, બધા વાતો કરે છે, ચંદ્રકાંત બધા વાતો થાય છે. મંથન મંથન ઉપર આરોપ કેમ આપો છો? એકલી કે છે કે બધા નટુભાઈ કે છે, ચંદ્રકાંત વાત થાય છે, બધા શું કા થોડા ભેગા કરો છો? મને તો આવો હિસાબ જ નહીં, આ તો મજા મને તો વિચાર જ ના આવે. મને તો દાદા એ જાતનો એટલે મારે તો તે વાત નું મને પાયો જ ના રહ્યો. તમારું નામ લઈને સિદ્ધિ વિધિત કરવાનું શરૂ કરી દઉં છું. મારે ટાઈમ નથી, આવે ફેક્ટરી માં 12 કે 13 કલાક થાય છે ને, એટલે નામ ની વિધિ કરો અને વાણી ની આલોચના કરો. આવે તો મારા સારો, પણ મારું એમને કેજો હીરાબાઈ પાડી છે તમારો નંબર લાગ્યો નઈ કે ચંદ્રકાંત આવી વાતો થાય. મારે તો જે વાતો થઈ ને એ બરોબર થઈ એવું તમારે ખુલાસો કરવાની જરૂર છે? દવાની વાતો થઈ રહી, મારે કોઈ ખુલાસો બધો કરવાની વાત, દવાની વાત ના બોલાય, કશી ના બોલાય. શું વાત વાત પરથી બીજી વાતના ટેપો ટેકા મળે પછી શું થાય? એટલે ટેકો ના મળે એવી રીતે કોઈ પણ રસ્તે ડ્રોપ મૂકવા જેવો લાગતો હોય તો કરવા મૂકવું. શું કહ્યું? એની અસર ક્યાં પહોંચે એ જોવું કે હીરાબા તરીકે શું બગાડ્યું છે, શા માટે મારે જાતે કરી કઢાવી નહીં. એમની અમે કોઈને કાઢવાની શક્તિ નથી, પેથી ગયેલી ઘણા બે છે તે જણે એમને નાખે હજુ જે દુઃખ લાગશે તો પછી હીરાબા ભડકીને કોઈ એમના મૌ રહે તટસ્થ રહે. સાચું વાણી બોલી છે ને કોણ બોલી શકે કોઈ? હું સાચું કહી દઉં ગમે ત્યારે, પણ આ અમને તો ગજું જ નહીં ને, બધું બોલે જ નહીં. બેવ બાજુ બોલ, અને ભોળા બી તો મૌન જ પકડે, બે બાજુ ઉપર જોડે બોલાય એટલે મૌન પકડે છે ત્યારે. હા, મારે તો દાદા તબિયત જ વાતો થઈ ગઈ, વાત નહીં. ગમે તે વાત થઈ, પણ ઘર ગણાવ્યું તમારું તમારા માણસો ટોપ લોકો આવે બરાબર નથી, તમારે બધા ડંડા મારવા જોઈએ, કનુભાઈ ને મારવા જોઈએ, મને મારવા જોઈએ, નિર્ભય ને મારવા જોઈએ. જો આવી વાત થતી હોય તો આ વિતરાગ પંથી ના માણસ ની આખી ગાડી લાગી. આ વાત મને હોતા કોઈ પાસે બોલે પેલો વાંધો આ હીરાબા ઉપર પડે છે ને, હા પરંતુ તમારે બધા માણસોને કહેવું જ જોઈએ કે આ આનું આનું અર્થ એટલે એક જ થાય છે દાદા, કે કનુભાઈ છે, હું છું, નિરૂબેન છે, પછી એનું શું કારણ છે? એનું કારણ કે નહીં મારે કોઈ પણ માણસ ફરી પરિણામી જેવું કહ્યું તું કે મન હજી રાખે તમારી આવું બધું બહુ હોય દાદા, આવું બધું એટલું બધું હોય લગ્ન થયું અને લગ્ન વખતે ફાધરે ના કહ્યું કે તમે જ આ કહ્યું હતું, ના આવું બોલાય નહીં, આ પાડવાનું બરાબર, તમે જ આ કહ્યું હતું, તો પછી તમે આ કહ્યું હોય પછી ના કાઢી કહો, તે વખત ના નાખો કે આવી નથી, આવી નથી, રૂપાય નથી, ફરી પહેરાય જેવું કેતા મને એનું બહુ બધું સાચી રહ્યું છે. પણ શું બાબત, કઈ બાબત માં મારી મારે એ જ બાબત હતી, તમારે બેની વડવાને મારે કેવું પડ્યું બરાબર, પાર વગર ની વડવાડી મારે બંધ કરવા જવું પડે રોજ રોજ, આ તમારા આ બધા તમારા મને એ થાય છે કે તમે આ ખૂણામાં કયા ઉકળા કયા પૂછડા ધોવાના ધંધામાં પડ્યા છો, આ શો આ પૂછડા ધોવાના ધંધા ક્યાં આવે તમારા જોડે, અને કહો તો બરોબર ના, પાછું તે પાછું થર્મોમીટર લઈ નીકળો, એ ટ્રેકિંગ જોવાનું બધું કરવું પડે, પાછું મારે ડાક્ટર પર 30 રૂપિયા રોજ નો રાખવો પડે, ના ના એ સિવાય તમે એવો તો બીજા કોઈ માણસ ને મન ને જેમ તેમ સમજાય એની મુશ્કેલી એને કોઈ કયું શું કહ્યું છે કે એમ જ છે કે એમાં જ્ઞાન થી પચાવી શકે, એમ હીરાબા નું જ્ઞાન એવું પચાવી શકે એવું નથી, હીરાબા તો ફર્સ્ટ ક્લાસ કહેવાય, શું કેવાય, અને જૂના જમાના મહેતા સાહેબ ને એ બધા બધા સમજાય છે વાત જ નહીં કરી, ફરિયાદ ના હોય ને મારી, તમે દુઃખ થાય છે જુઓ છો એનાથી ખુશ છો, તમે હીરાબા દુઃખ થાય છે જુઓ છો ને એનાથી બી ખુશ છે, એમ કે એનાથી બી મને પ્રસન્નતા થાય છે, તો વિચાર કરો છો પણ શું થાય, ઉપાય પદ્ધતર હોવો જોઈએ, પદ્ધતર નો ઉપાય કરીએ તો આ તમારે જેમ કહીએ ઉપાય હવે આ એક શારદા બેન એના અને નીરુ અને આ બે ભાઈઓ ના હાથે વાણિયા વાણિયા કશું બોલે મને કોઈ શારદાબેન મને જ કહેતા હતા કે તમે શારદાબેન મને જ કે હરી કરીને આ પત્રો ભેગા ઘૂસી રાખે છે એ જ વાણી નહીં, તમારું ઉપકાર કરેલા બગાડેલી એ તો બધું પૂછો ને બધું ખબર પડે, મને 10 મિનિટ એક મને મને ફરી પડ્યા કહેતા હતા કે તમારા હિત માટે કે એના પોતાના માટે કે પણ લાગે જગતે સમજી જશે આવું બોલતો નહીં હું કહીશ ટોળું છે ભારતી ઉત્પન્ન થયું છે ને ત્યાં ચાલી થઈ જાય અને કનુબેને બહુ સમજાવવા જેવું છે એટલે આ તો ઘણી કહું છું ભારતી સેવા કરું છું ભૂતાન થાય છે કેટલી બધી સેવા કરે છે ભયંકર સેવા સેવા ખોટી રાગ હોય ને દાદા એનો દાદા જે તમારું સ્મરણ કરાવ્યો દાદા તમારું સતત સ્મરણ કરે દાદા અને તમારું આ ઉપલો ભાગ જોડાવ્યો તમારું વિતરાક પણ દાદા સંપૂર્ણ દર્શન માં રાખે તો જ એ પરિસ્થિતિમાં રહેવાય છે તો રહેવાય જ નહીં દાદા તો એ સિવાય મારે કાયમ સ્મરણ કરવું પડે કે દાદા જેવો શુદ્ધાત્મા છું એવું જો સ્મરણ ના કર્યો તો ફટ ને નીચે પગથિયામાં આવતા તો એટલે તમને જોડે ના રાખે દાદા દરેક વખતે તો એ ભૂલ જજમેન્ટમાં ભૂલ થાય જ દાદા તો તમને રાખ્યા હોય જજમેન્ટ કર્યું તો એ ચક્કરમાં પડી જ ગયો દાદા એ ચક્કરમાં પડ્યો અને પછી તમે મને તો એવું ચોક્કસ લાગે તમને રાખ્યા વગર કોઈ ઓપિનિયન એક્સપ્રેસ કર્યો તો ચાર્જિંગમાં આવી જ ગયો પાછળ ચક્કર ભોગવવું જ પડે તો તમારી ગમે તેટલી કૃપા હોય તો એ શું થાય તમારી કૃપા હોય પણ એ નવો અભિપ્રાય ઉભો કરે તો તેને ભોગવવું જ પડે ને દાદા એમાં કોઈ છૂટકો જ ના થાય બરાબર તો તમારે તમારો આટલો જ્ઞાની દેહ છે ને તમારે જો બેહ રહેવું પડે હું તો કાયમ જ જોયા કહું છું કે આટલું મોટું 10 લાખ વર્ષના જ્ઞાનીનો દેહ એને એને પછી બેહ રહેવું પડે છે એટલે મને તો મોર્નિંગ કાયમ મોર્નિંગ રેડ સિગ્નલ લાગે લાગે કરે કે આટલું એક સાચું સાંભળવાનો જરાક ઇન્કાર કર્યો તો એમાં અમને તો આટલું ભોગવવું પડે એટલે આપણે દશા જ છું એટલે કાયમ મને રહ્યા કરે છે એનું તો મારે બોક્સે એમને વહી જાય મને ભેગો થયો છે મારે કઈ બે ધક્કા ખાધા છે માટે નકો બના દો તારે અડધો સીમ મળે ને અડધો કામ મળે તમને આ કહ્યું હીરાબન હાથે તમને બધું કહેતા આવડે સમજાવતા આવડે પાંચ દાડે એમને જવું પડે તમારો બહુ નક્કી છે ને જે તમારું અદભુત સ્વરૂપ હોય છે ને ત્યાં બધું આ દાદા આપણા ઘર ના છે એટલે અડધું શાકભાજી મૂળા જેવું થઈ એવું છે ને લીધે એનો વિનય બગડે દાદા અમે જયારે આરામ માં આવીએ છીએ પછી તમારે જો કોઈ આક્રમણ થાય કશું કશું અંદર થી સંપૂર્ણ વિતરાક નીકળે ત્યારે ખબર શું સ્વરૂપ છે અને આપડે આ કયા સમય બગાડીએ એટલા માટે થોડોક બધાને કહેવાની જરા વધારે જાગૃત કરવાની જરૂર છે દાદા તો કારણ કે આ બધું મને તો એમ જ છે કે આ ટાઈમ જઈ રહ્યો છે વચન તો કરું છું હા બાબુ બાબુ બી વચન કરી તો હું કરું છું પેલા ભૂપેન્દ્ર ને કરું બધા કરું છું બાબુ હા અમને નટુભી ને કરે કઈ કરેલા પણ નટુભી તો આ હજુ હજુ વર બે વાર લાગશે એ પોતે કે છે મારું કાર્યાલો અને ફરી રીતે નીકળે મારે મારી પાસે આવે તો હું વિધિ કરાવું છું એટલે હું વિધિ કરાવું છું એમને સારું રાખવામાં આવ્યું પેલા કઈ બીજા લોકોને કઈ માતા લાવો સારું કરાવો તમે સારું કરાવો અને મારે મારે તમે કહ્યું આ વખતે તો વાત છે ના એ લોકોને બધાને વાતચીત એવી કરો ના કહ્યું કરે વાત કરો કે આવું કામ તમે દોષ દે છે અમે દાદાને શું કરવાનું ભાઈ બરોબર દાદાને શું કરવાનું તારી માફી માંગી બધા માથા ડુબરું તમે બધા બાપા ડુબરું માફી માંગી મને વાંધો નથી કે તું કઉ 1000 માથે 5000 માથા ડુબરું તમારી જે નિરહંકાર છે ને બધા બધા માથા રૂબરૂ માફી માંગુ છું મને વાંધો છે એવા ચોપડા લઈને આવ્યા છે માલક બધો કચરો ગયો. મેન્ટલ હોસ્પિટલ માં હું આવ્યો છું. શું થયું? હું એ તો કઉ છું તમને, તમારે જોવાનું આવે. ત્યાંથી ત્યાં લઈ જવાનું છે. એવું નિમિત્ત મારી ભાગે આવ્યું છે. પણ એવું નઈ, પાક્યો તો જ કલ્યાણ થાય. કલ્યાણ આટલી બધી નિરંકારિતા દાદા, આખું મારો દુનિયા ઇતિહાસ વાંચે ને 700 વર્ષ, આટલી બધી નિરંકારિતા છે ને કોઈ છે જ નહીં. ના પણ એમ નહીં, તેથી હું કહું છું કે અક્રમ વિજ્ઞાન છે. ખુદ પરમાત્મા તમારે ઘેર આવ્યા છે 2000 રૂપિયે, તો એટલે પછી તો સમજો. અલા ભાઈ, એટલે કનુભાઈ મેં કહ્યું આવું તું સાંભળવાનું બંધ છે. બીજું બધું તમારે મળી ઉમેરી હોય તો પતાવી દેજો. મારી જરૂર પડે બોલાવજો. આવું નથી બોલાવતો, મારી જરૂર નથી પડતી. હવે એમ પતાવી દેશે. પહેલે મારે દરરોજ જવું પડે છે ને, હવે એમ પતાવી દેશે. તે આમાં હાથ ના કાઢીએ છે ને, હાથ ના કરી કરતા પણ એટલી જોવાની દ્રષ્ટિ કાઢી છે. એટલી એનું બધા મારી ચેક કરી આપો ને. મારે કેવું છે કે બાબા માં ત્યાં કોઈ પાંચ ક્લાસ માં લાવો એવા પાંચ મિનિટ કરો. મારે એ કેવું છે કે બાબા માણસ કેમ ચાલે? મારી પાસે આવે છે તો હું તો એમને કહું છું કે દાદા 10 વખત ભારતીય શંકર નમસ્કાર કરવા પડે છે. 3 વખત ભીધી કરે ને, તો 3-3 વખત કેટલા વખત બોલવું પડે છે? લોકો આવા આવા રહેશે, ચાલશે નહીં. હું તો મારે ચાલે છે, એમને હું એમ કહું છું. તમે ગમે શક્તિ માગો, અમારે નમસ્કાર કરતા ભાર પડે છે એમને. અમે જેને તેને નમસ્કાર કરતા નહીં. અને દાદા અમે કોઈ નમસ્કાર કરાવે છે, આ ભાવે તીર્થન કરો નમસ્કાર કર્યો છું. તો ચંદ્રકાંત મહાત્મા આવે, કનુભાઈ આવે, તો દેવને તો બરાબર ઇન્જેક્શન મારે છે, કામ ના રહેશે, ચાલશે નહીં. તો અમે નમસ્કાર તો કોને કરીએ? મેં દાદાને તો નમસ્કાર એટલા માટે કરીએ છીએ કે સંપૂર્ણ નિરહંકારી છે અને એમને 100% કાયમ ખાતરી થતી જાય રોજ ને રોજ જીવનમાં. તો રોજ ને રોજ આવું આ ફરી ફરી આ તાલ નહીં મળે, ના મળે દાદા. બધા માર ખાધો છે તો આવી જગ્યા હમસેલ પડતી નથી. એટલા માટે હું કહું છું કે દાદા, તમારે ઉપડા 10-15 માણસો ને તમારે બરાબર પ્રેક્ટિસ કરવી પડે ને, બરાબર ટેસ્ટિંગ કરવા જ પડે. ટેસ્ટિંગ કરવું જ પડે, વાણિયા જેવા કઈ ના કઈ બધાને. અને અમારે કહ્યું કે ભાઈ ચીપી તો હું તો ગાયક કહું છું. મોકો 10 વખત તમને નમસ્કાર કરવાના, મેં કોઈ નથી કર્યા. કેટલી ઊંચી દશા પર લઈ જાઓ, કેટલી ઊંચી દશા પર. કારણ કે સેવા મારી કરી છે ને, ફળ મળશે ને, અવશ્ય મળશે. પણ આ હમણાં હમણાં બગડ બગડ અમારી છે. મારે ત્યાં આવે તો મને ભાઈ બરાબર બરાબર 2 ઇન્જેક્શન આપી જ દઈએ. આવે ત્યારે જમાડીએ છીએ, આ રીતે રાખીએ છીએ. પણ 2 ઇન્જેક્શન આપ્યા વગર તમે છોડતા જ નથી એમ. બીજા આવે છે નહીં, પણ એમ કે આવે. હું તો કહું કે આ બધી વાતો થાય આપણા માટે. મેં કહું આપણે ક્યાં, આપણે ક્યાં રૂઆબમાં હોવા જોઈએ દાદા? આપણે કેટલો રૂઆબ હોવો જોઈએ આપણો, કે આપણું જોઈને બધાને દેખાય કે આ દાદા વાળા. મારા હાથની તે 5000 જણ પહેલા છે. વર્લ્ડ અજાયબી માન. હા, મારે એ તો કેવું છે, 5 જણ કેટલા અજાયબી હતા. અજાયબી આ 5 જણ તો એવું જ છે. પણ એટલા માટે હું તમને લડું છું. તમે 5 જણ ને તો ઠીક કરો. હવે તમે બીજું શું કામ મૂકો છો? ના, એ ધીમે ધીમે થાય. ના, એમ ધીમે ધીમે કરવા દો. નથી નથી શક્તિ બધું નથી આ. બાપા એ છે તો ચોખ્ખું કરીએ ને, તો અમુક હારા આપવા જે પૂરું થાય ને, ભાઈ એ આમાં સીધું ડિરેક્ટ ચોખ્ખું પૂરું કરાવ્યું છે. શું કહ્યું તમે? ક્યારે થઈ રહ્યા છો ને? એટલે આ જગ્યાએ તમે બધા એક જ જાતના આનંદમાં આવો છો ને. વર્લ્ડમાં કોઈ જગ્યાએ એક જગ્યાએ આપના આનંદમાં કોઈ દાડો કોઈ જગ્યાએ આવે. બધા બીજા લોકો કીર્તન કરે છે ને, એક જાતના આનંદમાં ના હોય બધા. શું એ તો બધું તાણ હોય, તેમાં પાંચ જણ ના હોય તાણ. શું કહ્યું તને ખબર ને? એ બધું નહીં ભેગું હોય બધું, પણ આ તો એક જતો આનંદ. આ આનંદ તો કઈ જાતનો? વરજ જાત પરમાત્મા સ્વરૂપ નો આનંદ. શું આ અમારી વિતરાગતા પર છે કે શું શું કરે છે? જે આનંદ થાય છે ને તે અમારી વિતરાગતા જોઈએ છે તમને. અત્યારે દરેક માણસની આંખોમાંથી ભાવ દેખાય. શું દેખાય? આંખોમાંથી શું દેખાય? ભાવ દેખાય. એ અમારો આંખના વિતરાગ ભાવને લઈને છે તે આ પરમાનંદ છે. તેને વિતરાગ બનાવે તમને. તેવું દરરોજ આમાં નાટક કરાવીએ. આવજો ભાઈ પાસે લાવો તાર પછી ધીર તો દેવા દેવું કરશે ને એક અવતારી થાય એવું થતું. અને અહીંથી દુઃખ મુક્ત થાય ને બરાબર. બસ અહીંથી દુઃખ મુક્ત થાય. આખો સ્વભાવ ભૂલી જાય ને. લોભ્યો હોય તે લોભે ભૂલી જાય, ક્રોધી હોય ક્રોધ ભૂલી જાય, માની હોય માન ભૂલી જાય. આ તો હીરાબા નું જરાક સાથે જો. 4/1978 દાદા દર્શન જંગલમાં કેવાય. કોઈ માલિક ના હોય, કરતા ના હોય. લોકોનું કલ્યાણ થવાનું છે. એક એક વાક્ય આજ કોઈ બનાવી શકે એમ નથી. ડાક્ટર તો આવ્યા હતા ને, દવા વાળો સુચક તો આગળ બધા વડોદરા મહાત્મા કહે છે, ભાઈ આમાં એક પદ દુનિયામાં કોઈ બનાવી શકે એવું નથી. આ વસ્તુ સમજો કે પછી યાર પોતે કવિ લખી છે ને, કવિ વાંસ રગડો છે. ગ્રંથા લખી નાખી છે ને, હું કરતા નથી આનું. અને એક કોઈ શબ્દ ફેંક મારવા જેવું નથી. કામ કે ગઈ હેવી એવા દિશા છે. ધરમ પરમાર્થ યોગેશ્વર બોલ. પરમાર્થ યોગેશ્વર પ્રયોગ અવતાર કલ્યાણી. પરમ પરમાર્થ ગૈબી અવાજ શું કે છે એ આપણે જાણવું છે ને. ગૈબી અવાજ શું કે છે? ગૈબી શું કે છે? ચરમ એટલે જાણે છો? છેલ્લી દશા નો છેલ્લા છેલ્લા ચરમ એટલે છેલ્લા છેલ્લું પૂજળ. આ જે જયારે આગળ લખેલું હોય ને તે છેલ્લું કહેવાય. ચરમ એટલે છેલ્લું. તો તીર્થંકરો ને ચરમ શરીર હોય. કેવું હોય? ચરમ પૂજગલ એટલે ફરી ફરી એ બીજું પૂજગલ ઉત્પન્ન ના થાય. અને અહીં તો શું લખ્યું? ચરમ પરમાર્થ યોગેશ્વર. શું? છેલ્લા પરમાર્થ યોગેશ્વર. આ પ્રયોગ પ્રયોગ અવતારી. કેવા પ્રયોગ? હા, કલ્યાણ કરવાના પ્રયોગ અવતારી. ન ભૂતો. શું કહે છે? ન ભૂતો ભાવિ અક્રમ અક્રમ સ્વર. કે તે અક્રમ સ્વર ફરી ભૂતકાળમાં થશે નહીં, થયો નથી, ભવિષ્યમાં થશે નહીં. અક્રમ સ્વર હૃદય બનતી મધુવાણી. આવું બને નથી માટે કામ કાઢી લો એવું કે છે. ચેતવે નીકળી જશે ને કામ તો નીકળી ગયો. હા, એક એક વાક્ય સમજાય ને બધું કામ કાઢવાનું. એ સૂચક ને બહુ એને શબ્દ ની બહુ એક એક શબ્દ ની એટલી બધી એમ છે. સમજણ ના પડે તને વધારે બોલબોલ કરો, સમજણ તો મને નહીં પડતો હું કેવું. કારણ કે અરે આપણે કઈ હું કઈ ભાષા જ્ઞાની હું છું, સાહિત્યકાર હું તો આત્મજ્ઞાની છું, શું છે મારો વિષય નહીં ને, પણ બોલબોલ કરો મારું શું કહેવાનું. બોલબોલ હા ખાલી બોલબોલ જ કરો ને. પણ તમે અમારાથી ભડકશો નહીં, અમને પૂછો દાદા કેમનું તમને, તો હું કહીશ મને સરસ છે, તો મારું પણ માનજો. તમારી મશીનરી જોશો અને હું જે જોઉં છું એ વાર જાતનું જ કહીશ. એટલે મેં કહ્યું મને